એટલે માયા થી છટકી શકાય એમ નથી. માયા થી છટકાય નહીં, માયા થી જયારે લખડે બકડે આરામ કરવાના જાય ત્યારે માયા ઉતા જાય ચાર ધામ ધામ જાય છે ને ઉતા ઈર્ષા અને દ્વેષ એ બેની વચ્ચે થોડો ફેર જાણવો, સમજો તો મારે તરત શરૂ થઈ જાય અને મૂળ કદાચ ઊંડા હોય પેલા ના કોઈ પ્રસંગો ના આધારે. દ્વેષ કાયમ જ હોય, જ્ઞાન આપીએ ને સર દ્વેષ જાય. રાગ રે શું રે રાગ એટલે જ્ઞાન આપીએ સર હિતદ્વેષ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? વિતરાગ નથી કહેતા, હિતદ્વેષ. કૃષ્ણ ભગવાને કહ્યું છે વિતરાગ નિર્ભયતા એ પછી વિતરાગ થાય છે. શું થાય છે? જે રાગ છે એને આ સંસારમાં જે તે રાગ છે તો પછી મારી પર બેસી જાય, આ જ્ઞાન ઉપર બેસી જાય, આ સત્સંગ ઉપર બેસી જાય, પણ એ રાગ એને ઉઠી નહીં બેસી જાય. પ્રશસ્ત રાગ થાય. શું થાય? જે રાગ મોકલે લઈ જાય. ઈચ્છા નો દ્વેષ કહ્યું ને, ઈચ્છા નો દ્વેષ, ઈચ્છા હંમેશા સ્પર્ધા એટલામાં જ હોય જે કઈ ઈચ્છા ના થાય. સ્પર્ધામાં જ્યાં સ્પર્ધા ત્યાં દ્વેષ. અને દ્વેષ તો બધી વાતમાં હોય જ માણસ. શું એના કરતા મારું આમ કેમ છે બધાને હાથ કરવા જોઈ છે. બધા દરેક બોલી શકે, બોલે ને બોલે ભલે તમે બોલો છો બોલો બોલે જ્ઞાન મળ્યા પછી તો જો જતો રહે બધા જ્ઞાન મળ્યા પછી દ્વેષ તો જતો રહે. એમ કહે છે કે જ્ઞાન લઈએ, જ્ઞાન જ્ઞાન મળ્યા પછી દ્વેષ જતો રહે ને એમ પૂછે છે. દ્વેષ જતો રહે સંભાવ નિકાલ કરે છે. દ્વેષ શું કરે? દ્વેષ જાય તો દુઃખ જાય છે. આ દુઃખ બધું દ્વેષ નું છે. અને જો રાગ ને જે વેદ કરે તો તમને કદાચ કેસ ના આવે. શું કહ્યું? વિરાટ વાત સાક્ષા થઈ ગયું ખાધું ને વધારે આપો એટલે હિસાબો તરત જતી રહે. એ બધું તરત જતું રહે. તેથી દેશ હિત જ દ્વેષ થાય છે. તમે ડિસ્ચાર્જ કહેવાય. ના વૈજ્ઞાનિક રીતે શું છે? વૈજ્ઞાનિક રીતે તો ભોગ થાય. ભોગ કારણ કહેવાય કે હિંસક ભાવ સહિત હોય. એ બરોબર છે દાદા, નહી તો કરવું છું વિશ્વાસ કેતો આગળ વિજ્ઞાન માં આગળ વધારે ચેક મારે એનો પછી હા વિકાસ ઉત્પન્ન થાય શું થાય એવું કહી ને પછી એવું કેતો ખરો આવું બધું આ બધું સારા સારું આમ ના ગમતું હોય પણ જોતો કહેતો ડિસ્ચાર્જ તમે કહ્યું તેના આવું કેવું જોયું કે આમ ના હોવું ગોતે શું કહ્યું તે વ્યવસ્થિત શક્તિ ના અધીન જાય કોઈ પણ બાબત માં નિર્ણય ના લઈ શકીએ જલ્દી કેમ ના લઈ શકાય તો વ્યવસ્થિત માં જાય કે નહીં એમ દાદા બાબા ના લઈ થઈ જશે બે રસ્તા બે દાડા બે ખોટું બોલું હા ચાલુ થાય હિંમત રાખી દે ને એ દાદા ભગવાન ના લઈને ચાલવાનું જાય દાદા એટલે નિર્ણય કદ લઈ લેવો નિર્ણય તો દાદા ભગવાન પાંચ વખત ના બોલું ને તો નિર્ણય લે બોલતા ત્યાં છે પાંચ વખત બોલો નિર્ણય ના થાય એનું કારણ શું છે તો જાણ છો બુદ્ધિ ની કચાટ શું બુદ્ધિ અમને હજારો જગ્યા લક્ષા મિલ ગયા બધી હજારો જગ્યા હું તમને નિર્ણય કરી આપ દઉં શું કહ્યું આમ કરો અહીં આમ કરો આમ કરો આમ કરો કહે ને એટલે તો આગળ દાદા ભગવાન નામ જોયું પાંચ હજાર નિર્ણય બુદ્ધિ ને લેવાનો છે શું કહ્યું છે કાકા કાકા મોટા છે પણ દાદાપુર જવાનું થાય છે કે ના જવું કેવું ના જવું ચાર વર્ષ ઘણા ભાઈ એટલું મહેમાન હોય છે બે ગાલો પાછું આઠ આદમી માં ૮/૧/૮૩ સવારે પુનિત આશ્રમ રાખો. મને વિચાર આવે છે કે સ્ત્રી નો પરિગ્રહ કાઢવા જેવો છે, કેવી રીતે જાય? આવું બોલો છો, મીઠું લાગે છે. સ્ત્રીમાં આત્મા છે, સ્ત્રીનો કેવો ગુનો? સ્ત્રીનો કઈ ગુનો કર્યો તો તમે કઈ સ્ત્રીમાં કરી લો ગુના છે ને આપણી દ્રષ્ટિ વાંકી છે અને સ્ત્રીની દ્રષ્ટિ વાંકી હોય તો નડે ના દ્રષ્ટિ વાંચે સ્ત્રીઓ તો બધી નથી સ્ત્રીઓ આ બધી ઘણી સ્ત્રીઓ છે ગાયો ભેંસો બધી કોઈ દ્રષ્ટિ કેમ નહીં બગડતી અને જ્ઞાન છે ગાન હોય આ ભોગ પૂર્યું હોય એવું જાણ જ્ઞાન છે આ જ્ઞાન થાય ત્યારે બધું જોતું ગાયો બેસો સ્ત્રીઓ નથી કેમ છૂટી ગયો ને સમજ પડી છે કે આ નહીં આ ભોગ કરવાનું જગ્યા નો આ પણ સમજ પડે એવું નથી તમારે એના અંદર જોતું જોતું છે નાની બોલાવે હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ થી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હે દાદા ભગવાન, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક આખી જિંદગી થયેલા વિષય સંબંધી દોષો નું પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો. હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું પરમ જ્યોતિ સરોજ શ્રેષ્ઠ ભગવાન છું. બહાર નીકળ્યા પછી શું કરવાનું છે? બાર ભ્રાંતિ ની ભાષા ચાલે છે. કઈ ભાષા ચાલે છે? અને આ ભગવાન ની ભાષામાં તમે શુદ્ધ થયા. શું કહ્યું? આ ભગવાન ની ભાષા છે, બાર ભ્રાંતિ ની ભાષા છે, તે આ રિયલ ભાષા છે, બાર રિલેટિવ ભાષા છે, બાય રિલેટિવ પાઇન્ટ યુ આર માવતી ભાઈ, યુ આર બાય રિલેટિવ પાઇન્ટ યુ આર હસબન્ડ ઓફ યર વાઇફ, યુ આર બ્રધર ઓફ યર બ્રધર, યુ આર ફાધર ઓફ યર સન, બાય ઓલ by relative and by real rupine you are good dharma. The world is the puzzle itself. There are two view points to solve the puzzle, one relative rupine, one real rupine. It is sapekti, sapekti tame maavti rai and nirvekti tame suddhatma. Suddhatma. Suddhatma. Sapekti maavti rai. સાપેક્ષી માવતી ભાઈ અને નિર્લેપથી માવતી ભાઈ અને ખરેખર તમે શુદ્ધાત્મા બરોબર ને? આપણે ખરેખર માવતી ભાઈ માની લીધું હતું, એ ભ્રાંતિ હતી. તમે જોયું ને આજે ભ્રાંતિ તૂટી ગઈ, જુદું પડી ગયું છે. હવે આ ફક્ત અમારા અત્યારે આજનો દિવસ એક 15 કલાક બહારી આજ્ઞા માં રહેશો તો તમારું બધું કામ સફળ થશે. 15 કલાક પછી તમે રહેણ આપશો, પણ આ 15 કલાક આપી લેજો. કારણ બુદ્ધિ મૈયા હરી કરશે. બુદ્ધિ શું કરે? અને જે પઝલ સોલ્વ નથી કરી કરી શકતા તે આ પઝલ માં સારા ભાવલી સંતો આચાર્યો બધા પઝલ માં ડિઝોલ્વ થઈ ગયેલા છે. શું થયું છે? આખું જગત જ પઝલ માં ડિઝોલ્વ થઈ ગયું છે. આ પઝલ માં તમે નીકળી જાવ છો. મારા અત્યારે જો આજે આજે આજના પાડો 15 કલાક ચિંતા ના થાય, સમાધિ જાય નહીં, ઉપાધિ માં સમાધિ જાય, ઉપાધિ હોય તો સમાધિ નહીં. એ તો તમે આજે તમને જે અનુકૂળ આવે એ કરજો. આજે લોખંડ પારસ મળી રહ્યું છે. શું છે? અને સવારમાં સોનું થયા વગર રહે નહીં. શું તમે થયું નહીં? ત્યાં તો સોનું નહીં થતું, પારસ મણી જ બનાવે છે. તેમાં સોનું થતું ઇસમે અત્યારે પારસ મણી જ બનાવે છે. સવારમાં તમને પારસ મણીનો લાભ થશે, ધીમે ધીમે સરવાર થશે. થતું પણ પહેલું તો બીજ કેળી હોય, બીજમાં પૂનમમાં ફેરો હોય ને? હા, ઘણો ફેરો હોય. બીજનું અસાવું શરૂ થયું એટલે આપણે નામ છે પૂનમ થતી રહી. બરાબર. જે રીતે બીજનું અસાવું શરૂ થયું એટલે આપણે ગણી ને પૂનમ ભરી જવા માંડ્યું. બરાબર. પેલી બીજ દેખાશે, બીજ તમે કહ્યું નઈ. નરા ટૂર નું પાણી ટૂર થાય છે, પચાસ રૂપિયા ધીરે ધીરે નું પાણી ધન રિયલ નું પાણી તો ધીરે રિયલ નું પાણી ભગવાન ની ભાષામાં સુધાર્થમાં છે. એટલે ગાય બાય રિલેટિવ રૂપાણી છે, ગાય છે, રિયલ રૂપાણી છે, સુધાર્થમાં છે. ભગવાન ની ભાષામાં લોક જાણે નહીં, સીધા ઉપાધિ છે બધી. એક માણસ ભગેડું ખાવું મળ્યું જયંતભાઈ, તે વિવાહ કર્યા છે. પાછા એરપોર્ટ ની લઈને કહ્યું તો શું છે તમને કાકા, શું થયું? કઈ આમ ગધેડો મળ્યો કે છે? હવે ખબર કઈ નઈ, કારણ કે ગધેડા ને ગધેડો જ જાણે છે, બીજું કોઈ જાણતો નથી. ચેકિંગ ને પ્રશ્ન કે છે, પણ ભાઈ શું છે સામાન, શું છે ભણતો નથી. એટલે ભાઈ ભગવાન કે થોડે કે અજ્ઞાન હોય ગમે છે. અજ્ઞાન થી હાથ, અજ્ઞાન થી હાથ દેવતામાં પડે આપે જ ના રે. એવું અજ્ઞાન થી પણ આજે સજો તમારો એના ગુના દંડ ભોગવવા પડે છે. શું થયું? રીત જુદી છે બધી, રીત જુદી છે, રીત બધી જુદી છે. બરોબર. નગરી રૂપે છૂટા છે અને સોના રૂપે એક છે. શું છે? નગરી રૂપે છૂટા છે. નગરી બધી ભેગી કરીએ તો શું કે સોનું કહે ને? સોનું કહેવાય. એટલે નગરી રૂપે છૂટાય છે અને સોના રૂપે એક છે. ખબર પડી નઈ. આ લોક ને એક ને અનેક કહે છે ને, પછી ધંધે નહીં રહેતા બહાર થાય છે. આપ સમજમાં કહ્યું ને? હવે તે પેલા ગધેડા નો સુધાર્થમાં, આ સુધાર્થમાં શું કે છે? મને મારો બહુ તિરસ્કાર કર્યો, મને ગધેડો કર્યો, માટે એક અવતાર એને ગધેડા અવતાર આપશે એટલે તિરસ્કાર એને પૂછે ભોગને. એટલે આવી રીતે દુનિયા ચાલ્યા કરે છે. આ સંદર્ભમાં વેપાર પડવામાં માર ખાય છે. આ સમજમાં કહ્યું ને? એટલે બાય રિલેટિવ રૂપાઈન એ ગધેડો અને બાય રિયલ રૂપાઈન જે સુધાર્થમાં છે. બાય રિલેટિવ રૂપાઈન લકી છે, રિયલ રૂપાઈન સુધાર્થમાં છે. બાય રિલેટિવ રૂપાઈન ગુલાબ નો સ્વર્ગ છે, રિયલ રૂપાઈન સુધાર્થમાં છે. તો આઠમા વર્ષ ચલો ભૂતે છું, જે રિલેટિવ છે બધા ભૂત છે અને એની રીતે આત્મા જોઈ શકો છો. આ બે રૂપાઈન ટાકા આ વાંખે છે રિલેટિવ દેખાય ચામડાની વાંખે અને અંદરની વાંખે રિયલ દેખાય છે. ખબર પડે નઈ? આપ જોયું ને? હું 5 લાખ તો હવે તમને આપવા માંગુ છું, બહુ વધારે શું કરવા માંગતો નથી. ગેરંટી એક અવતારમાં બે અવતારમાં મોક્ષે જવું હોય તો તમને ક્લિયર એના નહીં તો અહીં જનક મેળવી જઈ દશા તમારી એટલી ઊંચી થવી જોઈએ એટલી ઊંચી દશા તમારી થવી જોઈએ અમારા આ પારકો અને પછી પાણી ફરકાવવું પડે પાછું પછી કોઈ ઉઠ્યા પછી પાણી ના ફરો છઠ્ઠો મહિના સુધી પંદર વાળે મહિને પણ એટલી અનુકૂળતા ના હોય ફાઈન ના હોય એટલી ઘર તો હોય ને નોકરી કરવાની ઘર છે બધી ઘર છે સાધી જવાનું સાધી જવાની ઘર છે એટલે હું ધંધે પાડું આવે એટલે બે વાક્યો આપે આમ ફર્સ્ટ રિલેટિવ રિફાઈન સેકન્ડ રિયલ રિફાઈન હવે તમારે કાલે તમારે અનુભવમાં લેવાના કારણ ભરતી ઘર બહાર નીકળો ને તો જોતા જોતા જવાનું છે આમ ગાય ને જોઈએ તો ગાય આવી ગાય દેખાય ને અંદર સુધાર્થમાં દેખાય જોતા જોતા જે કલાક વાંધો કરીએ તો વાંધો કરો કઈ વાંધો નહીં એક કલાક બહુ થઈ ગયું હું મારું કહેવાનું છું કે એક કલાક જવાનું બહુ થઈ ગયું એક કલાક સમજ્યું હવે ત્રીજું વાક્ય આપું છું સરકાર સુધી તો માવસી ભાઈ અમારમાં એમ જાણતા કે હું જ આ ચલાવું છું શું કે છે હું રાજ ચલાવું આખું જગત તો એવું જ માના છે ને પાંચ લાખ કમાય તો સુધી હું કમાયો કમાયો કઈ સાથી ગાયું ખરા ફર ખરા ફર દેખાવ કરવા માટે કમાય હોય ને તો દેખાવા કરવા માટે ભાઈ ભરા ભર ભરા ભર કરે અને પછી ખોટ જાય ને તો આપડે કેમ આપડે ઠંડા દેખાય છે ભગવાન શું ખ્યાસ કે છે ભગવાન નતા અને હવે મારા ભગવાન શું ખ્યાસ કે છે બોલો આ લોકો સુવિધાય ખરા ભગવાન નું નામ દેવું હોય તો બે રીતે દેવું જોઈએ કમાયો હોય તો એ ભગવાને અને ખોટ જે રીતે ભગવાન કમાયો હતો હું કમાયો અને ખોટ જે કેટલી બધી જોખમદારી વર્ષ છે અને તે એટલું નહીં બાકી ભગવાન ની કામ નહીં મારી ચાર્જ નોટ ક્યોર ભલે એટલે હું ચાર્જ જ કરો કહું છું એમ કઈ પહેરેલા છે એ લોકો ને બહેરાન શું કરશે ભગવાન ની પણ બહેરાન છે એમને શું થયું ગુનેગાર નથી એમ તો કરતા નથી ખબર અને તે પાછા એ નહીં નડતા સીધા સીધા એ નહીં નડતા આપડે અંદર ના જ છે અંદર છે બેઠા છે નહીં ગ્રહો તે જ મળે છે અહીંયા અંદર વાળા અંદર કનેક્શન છે જ્યાં ઉપર વાળા આપણા અંદર ના ગ્રહો ને કનેક્શન છે પણ મળે છે આપણા અંદર ના તો રાવણ ને ગ્રહો અંદરના થઈ ગયેલા હતા શું થયું કંટ્રોલેબલ થયેલા હતા રાવણ ના તેથી કહે છે ને કેવો તો રાવણ અસ્ત્રવેતા નવે ગ્રહો નિકટ માં રહેતા શું કહે છે જેવો વિદ્યાર્થી બહુ મોટો માણસ કયા નવ ગ્રહો શનિ નો ગ્રહણ કયો હોય કે અઠાર ગ્રહ નહીં અઠાર ગ્રહ પોતા ઉપર કરતો હોય ને તો જાણો ગ્રહણ શનિ નો ગ્રહણ સમજ્યું ગ્રહ આપણો પેલો શનિ પેલો આપણો શનિ અઠા ગ્રહ કદા ગ્રહ મઠા ગ્રહ તો જાત જાતના નવ પ્રકારના ગ્રહ હોય છે ભાઈ એનાથી બધું અમારા નિરાગ્રહ છીએ બિલકુલ એ નિરાગ્રહ હવે તમે જઈએ ને અમને પછી અમે પેલામાં એન્ગલ કઈ આટલા દેવું એન્ગલ આખલા દે એવું કેટલામાં દાડો પૂરો થાય સાબિત આપવાનું એન્ગલ તો સાબિત આપી છે કે જેની દ્રષ્ટિ એવી વાંચી હોય તો વાંચવું દેખાય સ્થિતિ હોય તો સીધું દેખાય એટલે આપડે આપણે વંચા જાય નિરાગ્રહી રહેવાનું કેવું તમે જમ્યું ને ધરું પૂરતું સત્યાગ્રહ ધરું પૂરતું સત્યાગ્રહ બરોબર ને બાકી વધારે પૂરતું નહીં આગ્રહ આગ્રહ એ જ અહંકાર છે શું છે અને આ બધું નિરાગ થઈ ગયું બિલકુલ નિરાગ થઈ તમે મને કહો ને કઈ નીચે ઉતરી ગયું નીચે ગયું તમારે કહેવાય ને ત્યાં લોકો મને સારું નીચે ગમે હું છું પડવાનો ભો નહીં હું અહીંથી પડી જવાનો જ ભો થાય આ ત્રીજું વાક્ય આપું છું કોણ કરતા આવે ભગવાન મારું ખોટ કહે સાર ફેવરેબલ નથી એવું નામ દે અગર તો એક માણસ મને એવું કહેતો કે દાદા મારો ચોથો છોકરો ભણ્યો એની વહુ આવી કે મોર તો બીજે કાશી માં બેઠા કે આવા મેળો મારે પહેલી શી દશા થાય એવું કોક ને કહેતી છોકરી આપણે તો પહેરી ને આવી એનું કેવું સાવચેત રાખી લઈએ આપણે જેને બદલે મોર પડી છે એને કેટલો આઘાત લાગે યાર હિન્દુસ્તાની પ્રજાને કહેજું નથી શું આ હિન્દુસ્તાની પ્રજાનું કઈ બહાર કઈ ખોટું નહીં બોલું આપણું ભય હોય તો વાત અંધારી પડે ના થઈ ગયું હું ફોરિઝમ તો આવું ના બોલું શું કરું કઈ ગાગીને બોલવું જોઈએ શું કરું જીત થાય પંદર થતો આવું છું હું કરું છું એ માત્ર શાંતિ છે શું મેં આમ કર્યું તેમ કર્યું માત્ર શાંતિ કારણ કે કોણ કરે છે કારણ કે ભગવાન કરે તો ભગવાન બંધ થાય ભગવાન કરતો એની ગેરંટી આપણું 100% હું જે બોલું છું ને 100% ની ગેરંટી સહિત બોલું છું અને કાયમ એક્સપ્લેનેશન આપવા માટે તૈયાર છું કોઈ પણ વ્યક્તિ વીસમાં ઉપર ગયું એક્સપ્લેનેશન આપવા તૈયાર છું એની ટાઈમ ને એટલે હવે કોણ ચડાવે છે કારણ કે વ્યવસ્થિત નામની શક્તિ છે જયારે ઇંગ્લિશમાં હું સાયન્ટિફિક એકદમ સ્ટ્રેન્થ એવિડન્સ કહું છું એ વ્યવસ્થિત નામની શક્તિ છે તે સૂર્ય ચંદ્ર સારા નિરંતર અનાદિથી એનું આનંદ જેમ દેખાય છે ને એવું ને એવું દેખાય છે એવું કઈ ના થાય એટલું જ વ્યવસ્થિત આ જગત કરોડો વર્ષ પહેલા પણ આવું જ દેખાય છે તું અત્યારે પણ આવું દેખાય છે ને કરોડો વર્ષ પણ આવું જ તારા ચંદ્ર સૂર્ય એમણે એક આખું પાછો તારો વારો કશું થાય નહીં આ ગૌર કરી છે એટલું બધું વ્યવસ્થિત છે આ પછી આગળ પર વાત કરીશું આપણે અમે અમે બહુ વિચાર ના સત્તા નથી ઉપર શોર્ટકટ સાંભળી લો આ ફંડામેન્ટલ સેન્ટેન્સ શું કહ્યું ફંડામેન્ટલ જેટલું હોય પછી તમે કોઈ વાત વાત કરીશું હવે વ્યવસ્થિત નામની શક્તિ ચલાવતા ભગવાન એ ચલાવતા નથી ભગવાન તો આમાં હાથ જ નહીં ચાલતા ભગવાન જીવ માત્ર ને શું હેલ્પ કરે છે સંપૂર્ણ પ્રકાશ ભગવાન ભગવાન આપે છે શું કરે છે અને પ્રકાશ આપે છે તેથી આનંદમાં ગુણ ઉત્પન્ન થાય છે શું અને આપણે જો આ લેવા જઈએ છીએ તે જીવું ઉત્પન્ન થાય છે પ્રકાશ આપે છે શુભ થાય છે શુભ રૂપી જાય છે કોઈને પ્રકાશ આપે છે અને પાછળ કોઈ સવાલ નહીં પ્રકાશ આપે છે મિત્રો આવા જોયું છે શું કરે છે ભગવાન પ્રકાશ આપનાર ભગવાન કશું કરનાર નથી વિતરાગ છે રાજનીતિ છે સૃષ્ટિ અને નાયક થવાના કેવું છે અને આજે તમને એ નાયક થવામાં તમને મૂક્યા છે આજે નાયક થવા મૂક્યા તમે કહ્યું ને એટલે આ વ્યવસ્થિત શક્તિ તમારું બધું કરાય છે અને દાખલો આપું આ વખતે કાચમાં પ્યારો હોય અને મારા હાથમાં આમ સચ્યો એટલે હું આમ પ્રયત્ન કરું છે બધી પડી ગયો પ્રયત્ન કરતા થોડો પડી ગયો અને તૂટી ગયો તો લોકો મારા સિવાય શું કે બીજું કોઈ હતું નહીં દાદા તને એકલા તને જ તોડ્યો કે અરે પણ મેં પ્રયત્ન કર્યો તો એ પ્રયત્ન મને તોડ્યો પણ ને બીજું કોઈ હતું જ નહીં ને કારણ કે એમ બીજો કોઈ દેખાતું નથી તો શું આવા વ્યવસ્થિત શક્તિ કોઈ કોણ કહ્યું છે વ્યવસ્થિત શક્તિ શું આ હરોગા જેવી વાત છે બહુ જૂની વાત છે આપણા લોકો ત્યારા પૂજા નથી નાખવાથી શું કયા કરે છે હેલ્થી તોડે ન પણ એ જરૂરી તોડે છે કે છે તો પ્યારા શા આવું પડે છે લોકો શું એનું બગાડ્યું છે કારણ કે આપણા લોકો એવા છે ને કે એક ભજન કચકાવી લાવે તે હાથ પીડી શું ચડાવે વાત કેવા છે એટલે પ્યારા કારખાના વાળા ના થાય ખોણિયા વાળા ના થાય કારખાના વાળા ના થાય વેપારીઓ ના થાય બધું બધાનું કરવું પડે ને આ હું જોતો એક બીજો લાવું જ નહીં ગુગળામાં શું કર્યું એટલા વ્યવસ્થિત શક્તિ શું કરે છે સપ્લાય પણ એનું છે અને તોડવાનું કામ એનું છે બંને કામ એનું છે સમજાયું તમે સપ્લાય બધું ડિપાર્ટમેન્ટ એનું છે અને તોડવાનું કામ એનું તમારે કશું વાંધો લડવાનું કશું તો કહ્યું વ્યવસ્થિત શક્તિ બીજો દાખલો આપું છું વ્યવસ્થિત શક્તિનો આ એક દાખલો તમને નથી કહ્યું બીજો દાખલો આપું છું બેંક માં ગયા અને 8,200 રૂપિયા મૂક્યા છે, અને બેંક માંથી 2,000 લઈ અને બીજા 2,000 મૂક્યા છે, 1,200 અને બીજા 2,000. પછી ઇઝીલી આવતા હોય સિગરેટ પીતા પીતા અને બોર્ડ વાંચ્યું દિવાર થઈ, એટલે આપડે વાંચી બધી કહે એ સાહેબ બધું દબાઈ દીધો, કારણ કે આપણે ભૂખા થયા. પહેલા માવતી દીધું હું જ છું હતું, એટલે ભેટ કરી દીધું. હવે તો આપણી માવતી બી કહેવું કે ગધું દબાવજો, કહે લગતો એટલે ગધું દબાઈ દે. પણ પેલા પેલી કઈ જમાટ પી કાતી નહીં હોતી, વાંચેલા મરતા વાંચેલા આ છૂટી જાય એટલે કાપી જાય, એટલે આપણે વ્યવસ્થિત કહેવાનું શું કહેવાનું કાપી ગયો તો વ્યવસ્થિત કાપી ગયો નથી, કાપી કાપી નહીં ગયો એટલે વ્યવસ્થિત કાપી સમજી જવાનું. સમજો ને વ્યવસ્થિત વ્યવસ્થિત જ કર્યું છે, તમારે વિચાર સીધો હાથ હાથ જ બેઠા બસ પણ તમારે કઈ રીતે નંબર લાગ્યો, અને નંબર લાગ્યો તો આપણું બધાને કેમ ના લાગ્યો, ના 2,000 લાગ્યો. આ વ્યવસ્થિત વ્યવસ્થિત જ કર્યું છે, પેલો માણસ ગુનેગાર નહીં, કારણ કે એને તો આ ગુનો કર્યો વ્યવસ્થિત ના શું વ્યવસ્થિત પીલે શું કરેલું હોય ચાહો કે લગ્ન કાપીને તો શું કરવો સારું વ્યવસ્થિત. એને પણ આ હેલ્પ કરી કે તું કાપી જા તો પછી એને એનું એ પકડા છે ત્યારે બધું એનું ફળ આપશે, તમે પકડાય તમને ફળ આપી દીધું પેલો પકડા છે ત્યારે ફળ મળશે. તો બધું એટલે તમારે તો શું કરવાનું વ્યવસ્થિત કહીને ચાલવા મળવાનું. પછી રસ્તામાં પોલીસ પોલીસ ગયા હે તારે આપણે સાધારણ વ્યવહાર તો બદલવાનો, વ્યવહાર જેવો છે ને વ્યવહાર એ આપણે એમ કહેવાનું કે આ ભજવું કપાઈ ગયું છે 2,000 ગેસ ન દીધો. પછી કેસ નોંધાય પછી જેમ જઈએ તો આ ધારા થયા હોય એ તારો હોય તો આપણું મન ખુદ ભાઈ પૂજાપૂજ કરતું હોય માવતી ભાઈ તમે તો બધા ગુજરાતમાં થઈ ગયો, પણ આ પેલા 700 રૂપિયા આપવાના છે વ્યવસ્થિત કહો કે વ્યવસ્થિત હાથ ચાલવાના છે, પેલા 300 ડિપોઝિટ બોલવાનું છે એ મન ભાઈ ગુલાબ ગુજ કરી દેજો કરે ના કરે. એટલે આપણે સમજી ગયું છે કે આ મન આખી રાત ઊંઘવા નહીં દે માવતી ભાઈ ને, માવતી ઊંઘે નહીં એટલે આપણે ઉભા દઈએ ભાવિકમાં છે એમનો તમે ભરવી ને. એટલે આપણે શું કરવાનું ઘેર જઈને તરત જ કહી દેવાનું કે ભાઈ તમે દૂધ નાખી અને ઘીરો સરસ બનાવો અને ઘરે ભજીયા બનાવો અને ઘર મઠો બનાવજો, એટલે સારી જમારી ઉડી જાય તો ઊંઘમાં મન મને પણ ઉડી જાય ભૂલી આખી ઉપાધિ નહીં. પછી હવાર ઉઠી ઉઠ્યો તારીખ પર પોલીસ ધરાવ્યો શું છે તમારે ત્યાં કેટલો પકડી ગયો તમારે ત્યાં શું હકીકત બની 2,000 માંથી 825 રૂપિયા બચાવ કે છે. અને શું કહ્યું દારૂ પીધો ખરાબ નહીં હવે એની પાસે ચાર એના બીજા નથી આ કોઈ સાથે લઈ લીધા છે. અને પછી આપણે 825 લઈ અને 800 રૂપિયા બધા મૂકવાના અને 825 છે એમાંથી 15 પોલીસ થાય કે તમે ચા પાણી કરજો અને આ હારા દસ છે કારણ કે ત્યાં ખાધું નથી ખાધી હાજર એનો દાડો મારા નામ પર ગઈ છે ઉપાધને એને હારા દસ માતા. પછી આપણે અંદર જઈ અને 800 રૂપિયા ધને કરી દેવાના અને 2,000 ઉધાર્યા હતા તેમાં 800 ધને કરી દેવાના વ્યવસ્થિત સાથે વ્યવસ્થિત સાથે 2,000 ઉધાર્યા હતા આપણે તો 800 ધને કરી દેવાનું તો આપણે રોકો શું કરું ને સવારે પેલો આવે ને પાછો એ પતી ગયું હવે ચોથું વાક્ય અમે કોઈ આજ્ઞા પાડવાનું ઘણું છે બધું પાંચ આજ્ઞા પાડવા માટે તો આપું છું 5 શબ્દો પણ રિલેટિવ રૂપાણી રિયલ રૂપાણી વ્યવસ્થિત શક્તિ તમારું કરાવી દે ત્યારે તમારું કરાવી દે તે માવતું બન્યું તે વ્યવસ્થિત શક્તિ થાય છે તમારે શું તમે ન્યાય ભાવમાં આવ્યા તો વ્યવસ્થિત શક્તિ તમારે આ માવતી નું કેવું શું, માવતી નું શું ચાલશે તમારે જોયા કરે, માવતી ભાઈ શું કર્યા કરે, મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, બધા જોયા કરવાનું. તો બીજું કઈ નહીં કરવાનું, સારું જોયા નું છે. હવે ચાલતી કેવી રીતે માવતી નું કે વ્યવસ્થિત શક્તિ જે છે તે અંદર પ્રેરણાગત છે અને તેના દ્વારા માવતી ચાલે છે. હવે આપણે વચ્ચે ડોકો રહ્યો તેના વ્યવસ્થિત શક્તિ જ પ્રેરણા કરતી, પણ આપણે બધો અહંકાર હશે તો હું ચલાવું છું બંધવાથી લગી રહ્યા હતા તેને આ ટકા જીતી આપી. એટલે ત્રણ પૂરે થઈ ગયા, ચોથી વાર માવતી કરતા હોય ત્યારે કશું આપડે એમ ના કહી શકીએ કે વ્યવસ્થિત માં તે થશે એવું એવું ના કહીએ. માવતી ની ઉપર માવતી નું આવે અસર કર્યા કરે કે ભાઈ આપડે કશું કહેવાનું જ નહીં, જેમ કરે એમ જોઈએ હરકતે નીકળવાની, આજ કરતા તો કે નીકળવાનું, ઉતાવળ કરતા કે નીકળવાનું, પુરસાદ તો આપણે જોયા કરવાનું ખાલી આપણે ધોતા ને હજુ છે અમે શું હા તો આખું વાંચી આજને આપણું દુનિયાની હાલત આપણે હાલત આપણી વસ્તી છે એમાં કેટલા ફ્રેન્ડ મળે તમારે ધોરણ બંધ છે બધી વસ્તી મળે ઋણ બંધ કેટલા જણ જોડે આ ઘરમાં હોય એટલા જોડે આ ઘરમાં હોય એટલા જોડે બહાર મોટા મોટા મોટો ઘાટો પણ બહાર છે બહાર જે આવે ને પોલીસારી ક્યાં મારું વધારે લગ્ન કરો છો તો ખરા એ ભાઈ હા એ ખરા હા એ ઘણા જણ છે હા એ ઋણ માવતી મળી બહુ જાડે તો કહેતા હા ચાર પાણી કરીએ એ ફાઇલ આમ તો ભેગો થઈને જે જે કરે તે ફાઇલ બરાબર એટલે આ ઋણાલ બંધ ફાઇલો છે બધી કેટલી છે ગણી કેટલી છે એ તો કઈ ગણી શકાય નહીં એટલી એમ તો એ તો કઈ ગણી શકાય નહીં એટલી બધી હા પેપર વાળા તો બધી દાખલી ઉધાર હોય કેવી હોય હા પેપર વાળા તો બહુ હોય તો આ બીજા બધા લોકો ત્રીસ ટાઈમ ચાર હજાર હોય પણ તમારા દાખલી પણ હોય હારે ત્યારે પણ હારે ત્યારે બનતો નહીં ને ના બીજા બધા તો આપણે પૂરતો જ છીએ ને આટલા જ પૂરતો છે કે તમારે શું કરવાનું આ ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો શું કરવાનું પોલીસ વાળો આવે કે તમે અમારા પોલીસ કરતાનું કેમ બધા પડતું લખો છો એટલે આપણે જાણો પોલીસ વાળા આવે ડકો કર્યા વગર રહેવાનું નહીં એટલે આપણે શું તેને નક્કી કરવાનું કે આપણે સંભાવ નિકાલ કરવો છે એટલે એની અસર એની પર પડશે એના મન ઉપર એ જાણતો નથી કે અમારી પ્રશ્ન કરી હશે સાહેબ તમારે આજ્ઞા પાડવાની તમારો થયું નિકાલ કે ના થયો એ જોવાનું નહીં તમારે તમારું પરિણામ એ જોવાનું તમારે તો આજ્ઞા પાડવાની મારે દાદાની આજ્ઞા પાડવાની અને દાદાની આજ્ઞા પાડવાની તો એ પટેલ નથી ખૂબ દાદા ભગવાનની જે ચૌદ લોકો નાખતાની ગેરંટી આપું છું શું કહ્યું તો કહ્યું નહીં અને મારી મારફત બધું વાત નહીં કરતા એટલે તમારે આજ્ઞા પાડવાની તમે ભાવે નિકાલ કરો એનો કોઈ પણ ભાઈ રહી એટલે મનમાં નક્કી કર્યું સંભાળ કાયદો શું આવતા કારણ પોલીસ વાળો બીજી વાત કોઈ ગુલાતે આવે તો સંભાળ નીકળવાનું અને ગાળો દેવા આવ્યો તો સંભાળ એ આજ્ઞા પાડવાની. હવે તમે કહો તમારા લાઈફમાં કે ભાઈ મારે સાથે ઓફિસમાં જવાનું છે આ કોર્ટમાં જવાનું છે અગિયાર વાગે એટલે જમવાનું તમે જયારે ઉકી દેજો ત્યારે એ શું કે પાંચ મિનિટમાં આવો તમે જો અને પાંચ મિનિટ પછી આપણે જોવા થતા ગયા ત્યારે એ કઈ કે કઈ ઉતારતો ભાઈ વાણ સીધી વાણ સીધ ત્યાં ખસી ગયું કઈ ઓવરચન થઈ ગઈ તમે ઊભી થઈ જાય એટલે આપણે તમને જોવામાં તમને શું જ્ઞાન કયું જ્ઞાન હાજર થાય ક્રોધ આવે મોડું થવાનું ક્રોધ આવે મોડું થવાનું ના પણ જ્ઞાન કરવું હશે સાહેબ અત્યારે તો સંભાવે જોઈ લેવાનું કે એ પણ થયું અત્યારે તો સંભાવે જોઈ લેવાનું કે વ્યવસ્થા શક્તિ કરી એમ માનવાનું, વ્યવસ્થિત શક્તિ કરી એમ માનવાનું, વ્યવસ્થિત શક્તિ હાજર થશે. આ કોને ઉઠી કરી વ્યવસ્થિત શક્તિ કરી, સમજ ને? હા.